श्री पद्म पुराण उत्तरखंड अध्याय 40। कार्तिक नी श्रेष्ठताना प्रसंग में शंखासुर नो वध, वेदों ना उद्धार तथा तीर्थराज ना उत्कर्ष नी कथा। सत्यभामाए पूछ्यू, हे देव देवेश्वर, तिथियों में एकादशी अने महीनाओं में कार्तिक मास तमने विशेष प्रिय केम छे, एनु कारण कहो। भगवान श्री कृष्ण बोलिया, हे सत्य, तमे बहु सारी बात पूछी छे, एकाग्रता थी सांभळो। हे प्रिय, पूर्व काल में राजा पृथ्वीए पण देवर्षि नारद ने आवो ज प्रश्न पूछ्यो हतो। ते समये सर्वज्ञ मुनिए तेमने कार्तिक मासनी श्रेष्ठतानु कारण जणाव्यु हतु। नारद बोलिया, पूर्वकाळमां शंख नामनो एक असुर हतो, जे त्रिलोकीनो नाश करवामां समर्थ तथा महान बळ पराक्रमी हतो। ते समुद्रनो पुत्र हतो। ते महान असुरे समस्त देवताओने परास्त करीने स्वर्गमांथी बहार करी दीधा अने इंद्र वगैरे लोकपालोना अधिकार छीनवी लीधा। देवताओ मेरुगिरीनी कंदराओमां छुपाईने रहेवा लाग्या, परंतु शत्रुने आधीन न थया। त्यारे दैत्य विचार्यु के देवताओ वेद मंत्रोना बळथी बळवान छे। आ वात मारी समजमां आवी गई छे, तेथी हुं वेदोनुं ज अपहरण करीश, एनाथी समस्त देवता निर्बळ थई जशे। एवो निश्चय करीने ते वेदोने हरी लाव्यो। आ बाजु ब्रह्माजी पूजानी सामग्री लईने देवताओ साथे वैकुंठ लोकमां भगवान विष्णुना शरणमां गया। तेमणे भगवानने जगाडवा माटे गीत गाया अने वाजिंत्रो वगाड्या। त्यारे भगवान विष्णु तेमनी भक्तिथी जागी गया। देवताओए तेमना दर्शन कर्या, तेओ हजारों सूर्य समान कांतिमान देखाता। ते समय षोडशोपचार थी भगवाननी पूजा करीने देवता तेमना चरणों में पड़ी गया। त्यारे भगवान लक्ष्मीपतिए तेमने आ प्रमाणे कह्यु। श्री विष्णु बोलिया, हे देवताओ, तमारा गीत वाद्य वगैरह मंगलमय कार्योथी संतुष्ट थईने हूँ वरदान आपवा तैयार छू। तमारी सर्व मनोकामनाओ पूरी करीश। कार्तिकनी शुक्ल पक्षमां प्रबोधिनी एकादशीना दिवसे ज्यारे एक पहोर रात बाकी रहे, ते समये गीत वाद्यो ने मंगल विधानो द्वारा जे लोको तमारी जेम ज मारी आराधना करशे, तेओ मने प्रसन्न करवाना कारणे मारा समीप आवी जशे। शंखासुर द्वारा हरी जवायेला संपूर्ण वेद जळमां स्थित छे। હું સાગર પુત્ર શંખાસુરનો વધ કરીને તેમને લઈ આવીશ। આજથી લઈને હંમેશા દર વર્ષે કાર્તિક માસમાં મંત્ર બીજ અને યંત્રોથી યુક્ત વેદ જળમાં વિશ્રામ કરશે। આજથી હું પણ આ મહિનાથી જળમાં નિવાસ કરીશ। તમે લોકો પણ મુનીશ્વરોને સાથે લઈને મારી સાથે આવો। આ સમયે જે દ્વિજ પ્રાત સ્નાન કરે છે તેમને અવશ્ય અવભૃત સ્નાનનું પુણ્ય મળે છે। જેમણે જીવનભર કાર્તિક વ્રતનું શાસ્ત્રોક્ત વિધિથી પાલન કર્યું હોય તે તમારા લોકોના પણ માન્ય થાય। તમે એકાદશીએ મને જગાડ્યો છે, તેથી આ તિથિ મારા માટે અત્યંત પ્રિયદાયી અને માનનીય હશે। કાર્તિક માસ અને એકાદશી તિથિ આ વ્રતોનું જો મનુષ્ય અનુષ્ઠાન કરે તો તે મારા સાનિધ્યને પ્રાપ્ત કરાવનારા છે। આમના સિવાય બીજું કોઈ સાધન નથી। નારદજી કહે છે, આમ કહીને ભગવાન વિષ્ણુ માછલી જેવું રૂપ ધારણ કરીને આકાશમાંથી વિંધ્ય પર્વત નિવાસી કશ્યપ મુનિની અંજલિમાં પડ્યા। મુનિએ કરુણાવસ્થે મત્સ્યને કમંડળમાં મૂકી દીધો, પરંતુ તે તેમાં સમાઈ ન શક્યો। ત્યારે તેમણે તે મત્સ્યને કૂવામાં નાખી દીધો। જ્યારે તેમાં પણ તે સમાઈ ન શક્યો ત્યારે મુનિએ તેને તળાવમાં પહોંચાડી દીધો, પરંતુ ત્યાં પણ એવી જ દશા થઈ। આ પ્રમાણે અંતમાં તેને સમુદ્રમાં નાખી દીધો, ત્યાં પણ વધીને તે વિશાળકાય થઈ ગયો। ત્યાર પછી તે મત્સ્ય રૂપધારી ભગવાન વિષ્ણુએ શંખાસુરનો વધ કર્યો અને તે શંખને પોતાના હાથમાં લઈને તેઓ બદ્રીવનમાં ગયા। તે બધા ઋષિઓને બોલાવીને ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો। શ્રી વિષ્ણુ બોલ્યા, હે મહર્ષિઓ, જળની અંદર વિખરાયેલા વેદોને શોધો અને રહસ્યો સહિત તેમનો પત્તો લગાવીને શીઘ્ર લઈ આવો। ત્યાં સુધી હું દેવતાઓ સાથે પ્રયાગમાં રોકાઉં છું, ત્યારે તે જ અને બળથી સંપન્ન મુનિઓએ યજ્ઞ અને બીજ સહિત વેદ મંત્રોનો ઉદ્ધાર કર્યો. જે વેદના જેટલા મંત્રોને જે ઋષિએ ઉપલબ્ધ કર્યા તે તેટલા ભાગના ઋષિ માનવામાં આવ્યા. ત્યાર પછી જ્યારે મુનિ એકત્રિત થઈને પ્રયાગમાં ગયા તથા બ્રહ્માજી સહિત ભગવાન વિષ્ણુને તેમણે પ્રાપ્ત કરેલા વેદ અર્પણ કરી દીધા. યજ્ઞ સહિત વેદોને પ્રાપ્ત કરીને બ્રહ્માજીને બહુ આનંદ થયો તથા તેમણે દેવતાઓ અને ઋષિઓની સાથે પ્રયાગમાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ થયા પછી દેવતા, ગંધર્વ, યક્ષ, કિન્નર તથા ગુહ્યકોએ પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કરીને આ પ્રાર્થના કરી. દેવતા બોલ્યા, હે દેવાધિદેવ જગન્નાથ, હે પ્રભુ, અમારું નિવેદન સાંભળો. અમારા માટે આ બહુ હર્ષનો સમય છે, તેથી તમે અમને વરદાન આપો. હે રમાપતે, આ સ્થાન પર બ્રહ્માજીને ખોવાઈ ગયેલા વેદોની પ્રાપ્તિ થઈ છે તથા તમારી કૃપાથી અમને પણ યજ્ઞ ભાગ ઉપલબ્ધ થયો છે, તેથી આ સ્થાન પૃથ્વી પર અધિક શ્રેષ્ઠ અને પુણ્યવર્ધક થાય. એટલું જ નહીં, તમારી કૃપાથી આ ભોગ અને મોક્ષપ્રદ પણ થાય, સાથે આ સમય પણ મહાન પુણ્યપ્રદ અને મહાન પાપીની પણ શુદ્ધિ કરનારો થાય. આ વરદાન અમને આપો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવતાઓ, તમે જે કંઈ કહ્યું છે તેમાં મારી પણ સંમતિ છે, તેથી તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. આ સ્થાન આજથી બ્રહ્મક્ષેત્ર નામ ધારણ કરશે. સૂર્યવંશમાં ઉત્પન્ન રાજા ભગીરથ અહીં ગંગાને લઈ આવશે અને તે સૂર્યપુત્રી યમુનાજીની સાથે અહીં મળશે. બ્રહ્મા સહિત તમે બધા દેવતા પણ મારી સાથે અહીં નિવાસ કરો. આજથી આ તીર્થરાજ નામે પ્રસિદ્ધ થશે. અહીં કરવામાં આવેલા દાન, વ્રત, તપ, હોમ, જપ અને પૂજા વગેરે કર્મ અક્ષય ફળદાતા અને સદા મારા સાનિધ્યની પ્રાપ્તિ કરાવનારા થાય. સાત જન્મમાં કરેલા બ્રહ્મહત્યા વગેરે પાપ પણ આ તીર્થમાં દર્શન કરવાથી નષ્ટ થઈ જશે. જે ધીર પુરુષ આ તીર્થમાં મૃત્યુ પામશે તે મારામાં જ પ્રવેશ કરશે, તેમનો પુનર્જન્મ થશે નહીં. જે અહીં મારી આગળ પિત્રોના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ કરશે તેમના સમસ્ત પિત્રો મારા લોકમાં ચાલ્યા જશે. આ સમય પણ મનુષ્યને માટે મહાન પુણ્યમય તથા ઉત્તમ ફળ પ્રદાન કરનારો થશે. સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય ત્યારે જે લોકો અહીં પ્રાતઃકાળે સ્નાન કરશે તેમના માટે આ સ્થાન પાપ નાશક થશે. મકર રાશિ પર સૂર્ય રહેતા માઘ માસમાં પ્રાતઃ સ્નાન કરનારા મનુષ્યના દર્શનથી બધા પાપ એ રીતે ભાગી જશે જેમ સૂર્યોદયથી અંધકાર. માઘમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય ત્યારે અહીં પ્રાતઃ સ્નાન કરવાથી મનુષ્યને ક્રમશઃ સલોક્ય, સામીપ્ય અને સારૂપ્ય ત્રણેય પ્રકારની મુક્તિ આપીશ. હે મુનીશ્વર, તમે બધા મારી વાત સાંભળો. જો કે હું સર્વત્ર વ્યાપક છું, છતાં બદ્રીવનમાં સદા વિશેષ રૂપે નિવાસ કરું છું. અન્યત્ર 10 વર્ષ સુધી તપસ્યા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ત્યાં એક દિવસની તપસ્યાથી તમે પ્રાપ્ત કરી શકો છો. જે લોકો તે સ્થાનમાં દર્શન કરે છે તેઓ સદાને માટે જીવન મુક્ત છે, તેમના શરીરમાં પાપ રહેતું નથી. નારદજી કહે છે, હે દેવદેવ, ભગવાન વિષ્ણુ દેવતાઓને આ પ્રમાણે કહીને બ્રહ્માજીની સાથે ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા તથા ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતા પણ પોતાના અંશોથી ત્યાં રહીને સ્વરૂપથી અંતર ધ્યાન થઈ ગયા. જે શુદ્ધ ચિત્તવાળો શ્રેષ્ઠ પુરુષ આ કથાને સાંભળે અથવા સંભળાવે છે તે તીર્થરાજ પ્રયાગમાં અને બદ્રીવનની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત કરે છે. અધ્યાય 40મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.